શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 36મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, સધવા વિધવા સર્વે સ્ત્રીઓએ પ્રતિદિન શ્રી વાસુદેવ ભગવાનની પૂજા ભક્તિભાવપૂર્વક કરવી. તે પૂજાનો વિધિ તમને હું સંક્ષેપથી કહું છું. પ્રાતઃકાળે પવિત્ર જળથી સ્નાન કરી ધોયેલા ધોળા વસ્ત્રો ધારણ કરવા, પછી પૂજાના દ્રવ્ય એકત્ર કરી આચમની કરી સધવા નારીએ ભાલમાં કુમકુમનો ગોળ ચાંદલો કરવો, પછી બહાર અને અંદર માંજીને શુદ્ધ કરેલું જળપાત્ર, ગાળેલું નિર્મળ જળ, આચમની પાત્ર, દેવને સ્નાન કરાવવાનું પાત્ર, ઘસેલું સુગંધિમાન ચંદન, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી વગેરે સામગ્રી ભેળી કરીને પોતાની જમણી બાજુએ સ્થાપિત કરવી, સર્વે સ્ત્રીઓને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાનો નિષેધ હોવાથી કમલાપતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાની પૂજા કરવી, નખના સ્પર્શવાળા જળથી, પોતાના આચમન કરતા બચેલા જળથી તેમજ પગથી ઉલેચેલા જળથી પણ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી. પૂજામાં ઘીનો દીવો કરવો અથવા તલના તેલનો દીવો કરવો. જે પૂજાની સામગ્રીનો અભાવ હોય તેમાં કેવળ મંત્ર બોલીને સંકલ્પથી આગળ વધવું. પૂજા કરવા બેઠેલી સ્ત્રીએ બીજી કોઈ સ્ત્રી કે પુરુષની સાથે બોલવું નહીં, આમ તેમ જોવું નહીં અને ક્યારેય પણ ક્રોધ ન કરવો. પૂજા કરનારી સ્ત્રીએ પવિત્ર સ્થાનમાં બેસી ફરીથી આચમની કરવી, પછી તાલિકા કે ઘંટાનો નાદ કરી ધીરે ધીરે ભગવાનને જગાડતા બોલવું કે હે ગોવિંદ તમે જાગો, હે ગરુડધ્વજ તમે જાગો, હે કમલાકાંત તમે જાગ્રત થાવો અને ત્રિલોકીનું મંગળ કરો. આ પ્રમાણે ભગવાનને જગાડી વસ્ત્રના ખંડથી માર્જન કરવો ને પ્રતિમાને કોમળ આસન પાથરેલા સિંહાસનમાં કે કરંડિયામાં સ્થાપિત કરવી. એ પ્રતિમાઓ પાષાણની, કાષ્ઠની, સુવર્ણ આદિક ધાતુની, ચંદનની, ચિત્રની, રેતીની કે મનોમય અને સ્ફટિક આદિક મણીની એમ 8 પ્રકારની કહેલી છે. પછી પૂર્વમુખે અથવા ઉત્તરમુખે અથવા પ્રતિમાની સન્મુખ સ્વસ્તિક આસને બેસી પોતાના હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. તે ભગવાન કોટી કોટી સૂર્યની સમાન તેજસ્વી અને દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયેલા છે, દ્વિભુજ છે, મેઘની સમાન શ્યામ અને કરોડે કરોડ કામદેવને પણ લજ્જા પમાડે તેવા મનોહર છે. અનેક પ્રકારના દિવ્ય આભૂષણોને ધારી રહેલા છે. પીળું પીતાંબર અને કસુંબલ વસ્ત્રને ધારી રહેલા તે ભગવાન મુરલીને વગાડે છે, રાધા અને લક્ષ્મીજીએ યુક્ત વિરાજે છે. તેના ડાબા ભાગમાં ઉભેલા કપૂર જેવી ગૌર કાંતિવાળા ધર્મદેવ ભગવાનની આદરપૂર્વક સેવા કરી રહેલા છે અને ભગવાનની જમણી બાજુએ ઉભેલા ભક્તિદેવી અતિશય ગાઢ સ્નેહથી ભગવાનની ઉપાસના કરી રહેલા છે. દેવતાઓના વૃંદો અનેક પ્રકારના દિવ્ય ઉપચારોથી તેમની પૂજા કરી રહેલા છે. શ્રીદામા, સુનંદાદિ પાર્ષદો છત્ર, ચામર, વીંજણો આદિક ધારણ કરી સેવા કરી રહેલા છે. આવા પ્રકારના શ્રી વાસુદેવ ભગવાનનું હૃદય કમળમાં ધ્યાન કરી સ્ત્રીઓએ પોતાને મનગમતા અનેક પ્રકારના માનસિક ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું. પછી માનસી પૂજામાં પૂજા કરાયેલા ભગવાનને પ્રતિમામાં આવાહન કરી પ્રાપ્ત થયેલા ઉપચારોથી એક એક ઉપચારને અર્પણ કરતી વખતે શ્રી કૃષ્ણાય નમઃ આ ષડક્ષરી મંત્રનું ઉચ્ચારણ કરવા પૂર્વક પૂજન કરવું. આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી, મંત્ર, પુષ્પાંજલિ વગેરે ઉપચારો ક્રમ પ્રમાણે ભગવાનને અર્પણ કરવા, પછી ભગવાનની પ્રાર્થના કરવી કે હે શ્રી કૃષ્ણ, હે નારાયણ, હે દેવોના દેવ, હે રાધિકાના પતિ, હે સંતજનોના પૂજનીય, હે ભક્તપ્રિય, હે ભક્તિધર્મને આનંદ પમાડનારા, હે પ્રભુ, હે શ્રીહરિ, હે નાથ, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે નાથનો અર્થ થાય હે પતિદેવ, હું તમારો ક્યાં પતિ છું એમ તમે કહેશો નહીં, કારણ કે હે ભગવાન, આ લોકમાં તથા પરલોકમાં સંસારથી ભય પામેલી મારી રક્ષા કરનારા અને સમસ્ત વિશ્વના પતિ એવા તમારી વિશે જ પતિ શબ્દ સાર્થક છે, તેથી મેં તમને જ એક પતિ ધાર્યા છે. હે ભગવાન, જે નારી તપ પૂજા આદિક વડે તમારી આરાધના કરી તમારા સિવાય અન્ય પુરુષને પતિ તરીકે વરવાની માંગણી કરે છે, તે ખરેખર તમારી માયાથી મોહિત થયેલી છે, કારણ કે બીજાને વરવાથી આ લોક કે પરલોકમાં ભયથી મુક્ત થઈ શકતી નથી. તમારા સિવાયનો પતિ છે તે સ્વયં કર્મપાશથી બંધાયેલો દુઃખી હોય છે, તે બીજાને કેમ છોડાવી સુખી કરી શકે. તેથી હે ઈશ્વર, ધર્મપાલન તથા તપ વ્રત આદિકના આચરણથી હું એક તમને જ રાજી કરવા ઈચ્છું છું. એથી હે આત્માના બંધુ, હે પ્રાણપતિ, તમે મારા ઉપર પ્રસન્ન થાવો ને મારા હૃદયમાં રહેલો મનોરથ તમે પૂર્ણ કરો. હે વિપ્ર, આ પ્રમાણે ભગવાનની પૂજા કરનારી સ્ત્રીએ પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી નમસ્કાર કરવા ને ફરી ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરવા અને પ્રતિમાને કરંડિયામાં સ્થાપન કરી સુવડાવી દેવી. આ પ્રમાણે મેં તમને ભગવાન શ્રીહરિની પૂજાનો વિધિ સંક્ષેપથી કહ્યો. આ પૂજાવિધિ પ્રમાણે પૂજા કરવાથી શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ થાય છે. હે નિષ્પાપ વિપ્ર, પૂજાવિધિની સમાપ્તિ કર્યા પછી સ્ત્રીઓએ સ્થિર આસને બેસી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળને વિશે પોતાના ચિત્તને તલ્લીન કરી ગુરુપદ પર વિરાજમાન આચાર્ય પત્ની પાસેથી પ્રાપ્ત કરેલા શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રની 5 માળા કરવી. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રીઓના ધર્મમાં ભગવાનની પૂજાવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 36મો અધ્યાય પૂર્ણ થયો.